ब्रजगोविंदम ब्रजगोविंदम गोविंदम भज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति डुक्रोय करणे भज गोविंदम भज गोविंदम भगवत गीता किंचित धीता गंगा जल लव कणिका पीता सकृदपि येन मुरारि समर्चा तस्य यमः किं कुरुते चर्चा भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। भगवद गीता किंचित धीता गंगा जल लव कणिका पीता सकृदपि येन मुरारी समर्चा तस्य यमः किं कुरुते चर्चा। भगवद गीतानो थोड़ू पण अध्ययन कर्यू होय तो एने यम दूत अड़ी शके नहीं, ए विषय आपणे सांभळी लीधो। बीजी वात ए करी के गंगा जल लव कणिका पीता, थोड़ू पण जेने गंगा जलनू बूंद पीधुं एने माथे पण यम पूरी नथी, ए विषय पण आपणे गया शुक्रवारे सांभळ्यो। त्रीजी बाबत आ श्लोकमां शंकराचार्यजीए कही सकृदपि येन मुरारी समर्चा। सकृत एटले एक वार, सकृतम एक वार, अपि एटले पण, एक वार पण, येन एटले जेना वडे पण जेणे, मुरारी एटले भगवान, समर्चा એટલે પૂજા કરી, અર્ચા એટલે પૂજા કરી, એકવાર પણ જેણે ભગવાનની પૂજા કરી તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા, એની શું યમદૂત નામ લઈ શકે। એકવાર પણ જેણે ભગવાનની પૂજા કરી એને શંકરાચાર્યજી કહે યમદૂત એનું નામ ન લઈ શકે। તો તમને તો એમ થાય કે આપણે રોજ કરીએ છીએ, કોઈ વૈષ્ણવાચાર્યએ આવી વાતો કરી હોત ને તો બહુ આશ્ચર્ય ન થાય। ગંગાજીનો મહિમા, ગીતાજીનો મહિમા શંકરાચાર્ય જે કહે એમાં આપણને જરાય પેલું ના લાગે, કારણ કે એ ગીતાજીનો જ્ઞાન માર્ગ ગ્રંથ વિશેષ તત્વનો, એમાં શંકરાચાર્યજી એ વિશે મહિમા કહે તો એ સ્વાભાવિક છે। પણ ગંગાજીનું મહાત્મ્ય કહે એ ચાલો, શંકરાચાર્યજી આખી એક ભારતીય સંસ્કૃતના પુનરોદ્ધારક હતા એટલે એ વાત આવે। પણ ભગવાનની મૂર્તિ પૂજા પૂજન એકવાર કર્યું એનું યમદૂત નામ ન લઈશ, ત્રણેયનો મહિમા તો છે પણ શંકરાચાર્યજીએ એટલો બધો કહ્યો, એટલો બધો કહ્યો કે આથી વિશેષ કહી ન શકાય। ગંગાજળનું પાન કરે અને ન થાય, દુર્ગતિ ન થાય, સમજ્યા? પણ એક બુંદ પી લીધું તોય પર્યાપ્ત. થોડુંક અધ્યયન ગીતા તોય પર્યાપ્ત. એનાથી વિશેષ કે એક વાર જેને ભગવાનની પૂજા કરી યમદૂત અડી શકે નહીં. નામ લઈ શકતો હશે કે પ્રશ્નાર્થ કર્યો એનું શું નામ લઈ શકે યમદૂત? એટલે એકવાર પૂજા તો ભારતમાં મોટા ભાગના કરી લેતા હોય છે, અને મહાપાપી એવા એ પુરુષો અને રાજકારણીઓ એ પણ કોઈને કોઈ જગ્યાએ મોટા તીર્થધામમાં એકવાર શું બબે ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર જિંદગીમાં પૂજા કરી લેતા હશે, અને એ યમપુરી ને યમદૂતના સકંજામાંથી છૂટી જાય, આપણને ગમે નહીં છૂટે. કેમ મને તો ન ગમે. આટલા બધા પાપ કર્યા પછી એ જો આ તીર્થધામોમાં મોટા મોટા જે મહામંદિરો છે, પ્રસિદ્ધ ધામો, એમાં પૂજા ઘણી વાર કરતા દેખાય જ છે ને. અને આમાં શંકરાચાર્ય કીધું કે એકવાર પણ પૂજા કરી એને યમદૂત અડી શકે નહીં, મારા આ તો ફાવી જાય. એટલે આપણે જો દુઃખ થાય એમ છટકી જાય એનું. તો શું ખરેખર એકવાર પૂજા કરે ને આ બધા છટકી જતા હશે? મન હા ના પાડે કઈ તો શંકરાચાર્ય જે લખ્યું એ ખોટું સમજીને જ લખ્યું હશે ને. ભગવાનની પૂજા પાછી મુરારી એટલે સાકાર રૂપ ભગવાનની પૂજા. જે લોકોને મૂર્તિ પૂજાનો વિરોધ છે, કારણ કે કોઈ ભગવાનને નિરાકાર માને, આપણે તો ભગવાનને સાકાર અને નિરાકાર બે સ્વરૂપ ભગવાનના છે. સાકાર થકા સર્વત્ર નિરાકારપણે વ્યાપક છે, આપણને નિરાકારનો પણ વિરોધ નથી, કારણ કે નિરાકાર ભગવાન વ્યાપક જ છે સર્વત્ર. પણ જે લોકો નિરાકારને જ માને છે એવા ઘણા, બધાને, તો એને મૂર્તિ પૂજા નથી ગમતી. મૂર્તિ પૂજાને જૂઠી માને છે, ટીકા કરે છે કે ભાઈ આ તમે શું કરો છો. અને પછી એવા બધા કઈ મહાપુરુષોના વાક્યો હોય એ ટાંકતા હોય છે પ્રવચનમાં. એમાં ખાસ કરીને આ તો તમે સાંભળ્યું હશે, કબીર સાહેબે સાખી લખી છે કે પથ્થર પૂજે, મૂર્તિ તો પથ્થરની હોય, પથ્થર પૂજે હરિ મિલે તો મેં પૂજું પહાડ. હા, પથ્થરની મૂર્તિઓ તમે પૂજો છો, એ પથ્થર પૂજે જો ભગવાન મળતો હોય તો કબીર સાહેબ કે હું પહાડ પૂજું, લ્યો. એમ કહીને આ મૂર્તિ પૂજાના વિરોધની બધી વાતો ટાંકતા હોય છે. એટલે સેજે આપણને કબીર સાહેબનું આ વાણી ગમે તો નહીં જ ને, આવું બોલે કબીર જેવા મહાત્મા બોલે કે પથ્થર પૂજે હરિ મિલે મેં પૂજું પહાડ. પણ મને આ મારા મનમાં ઉઠ્યો છે એ ભાવ તમને કહું છું. કબીર સાહેબે બહુ સાચી વાત કરી, સાચી એટલે 100% સાચી વાત કરી છે કે પથ્થર પૂજે હરિ મિલે તો મેં પૂજું પહાડ. બરાબર છે, એકદમ સાચી વાત છે. મૂર્તિ શાની હોય? શાની હોય? પથ્થરની. તમે એ પથ્થર માનીને જ પૂજો તો ભગવાન ન મળે, પણ એને તમે સાક્ષાત હરિ માનીને પૂજો તો હરિ મળે. પથ્થર માની નાખી જિંદગી પૂજે રાખો ને, મોટે ભાગે પૂજારી લોકોને ભાવ રાખવો કઠણ હોય છે. પથ્થરની મૂર્તિ જ દેખાય, હરિ માનીને પૂજે. સાક્ષાત કબીર સાહેબનું આવું કેવું છે હું સમજ્યો છું કે પથ્થર માનીને પૂજે રાખશો તો તમે પહાડ પૂજો ને, અને પહાડને હરિ માનીને તમે જો ગોવર્ધન પર્વતને થાળ ધરાવ્યો, અન્નકૂટ કર્યો, તો સાક્ષાત ભગવાનને પહોંચ્યો. સાક્ષાત ભગવાન છે એમ માનીને પૂજો તો ભગવાન મળે. કેટલો સરસ વાત છે, આમથી આમ જો સમજો તો. એટલે એકવાર પૂજા કરે ને તો બેડો પાર થઈ જાય, પણ પૂજા કરતા આવડે તો. બસ. આ બધામાં બહુ સરસ વાતો હોય છે. એટલે આપણે સમજવાનું છે કે આપણે પૂજા કરીએ છીએ, પણ ખરેખર પૂજા કરીએ છીએ. એમાં પહેલી શરત આ કે મૂર્તિ પથ્થરની હોય, ચિત્રની હોય, કાષ્ટની હોય, જે હોય તે ધાતુની હોય, પણ એ બધા ભાવ ટાળીને પૂજા કરવી. એટલે પ્રત્યક્ષ પ્રગટ હરિ બેઠા છે, પ્રભુ બેઠા છે એમ માનીને પૂજા કરવી, એવા ભાવથી પૂજા કરવી, પૂજાની પહેલી શરત. એટલે શંકરાચાર્યજી બહુ પ્રબુદ્ધ પુરુષ છે. એમણે શબ્દ શું વાપર્યો, સકૃત અપી એન મુરારી અર્ચા નથી કીધું. જો વાંચો શું કીધું છે, સમર્ચા. બે શબ્દ છે, સમ વત્તા અર્ચા. અર્ચા એટલે પૂજા. સમનો અર્થ થાય છે સમ્યકપણે. સમ્યક એટલે યથાર્થ, યથા યોગ્ય, જેમ કરવી જોઈએ તેમ પૂજા કરે તો એક વાર પૂજા કરે અને બેડો પાર. શબ્દ વાપરીને કમાલ કરી છે. પણ મેં ઘણી જગ્યામાં થોડું થોડું ક્યાંક ક્યાંક બધા લખ્યું જોયું, કોઈ એ સમ શબ્દ શંકરાચાર્યનો પકડ્યો નથી. પૂજા પૂજાની વાતો કરી રાખે, પછી પોતાના ભાવ પ્રમાણે આમથી આમ ગોથા મારે ને આમથી આમ ગોથા મારે, પણ આમાં કીધું છે એ વાંચો ને હરખું. સમ શબ્દ તમે ચૂકી જાઓ છો એટલે પછી તમારે વગદ્યા કરવા પડે છે. શંકરાચાર્ય ચોખ્ખું કીધું, સમ્યક અર્ચા, જેવી કરવી જોઈએ, જે રીતે કરવી જોઈએ એમ પૂજા એક વાર કરે બેડો પાર. બરાબર છે, શબ્દ વાપરીને કમાલ કરી છે. તો જેમ પૂજા કરવી જોઈએ તેમ પૂજા, એની શરત એક, પહેલી પ્રત્યક્ષ ભાવથી પ્રગટ ભગવાન બેઠા છે. આ જ્યાં સુધી આમાં ચિત્ર દેખાય ત્યાં સુધી કામ ના થાય. જેટલી આંખમાં આપણી દ્રષ્ટિમાં સમજણમાં એ બધા ભાવ હટી જાય તો એ એમાં સમાય ના શકે. લો હા, એમાં સમાય ના શકે, એની તાકાત બહારની વાત થઈ જાય. પછી પ્રત્યક્ષ તમે જે રીતે, એટલે આપણે બધા જે માનો કે પૂજા કરતા હોય, બધાને તો ના કહેવાય, ઘણા સમજીને કરતા હોય, અમે થોડું સમજ્યા હોય તો પછી કાંઈક તો જ સમજણ આવી કહેવાય ને, કે એવું થોડુંક છે. પણ મોટે ભાગે જનરલી આપણે પૂજા કરીએ તો એમાં વિચારવાનું, તમારે ઘેરે અથવા તો તમે મુખ્યમંત્રીને પાસે બેઠા છો કોઈ મિટિંગમાં, હવે તમે કેમ વર્તો? પૂજા કરી, આવાહન કર્યું, ઠાકોરજી બિરાજ્યા, બસ આપણા હાવ ભાવ બંને બદલાઈ જાય તો સમજવાનું કે આપણે માયના છે, સામે બેઠા છે. તમે હા એ બધું કરતા હોય, હું અહીં આવીને બેસું તો તમે થઈ ગયું ને, અમારો અહીં ફોટો મૂક્યો હોય કાંઈ ના થાય, પણ બેઠા આવીને તો કેમ થઈ ગયું, પ્રત્યક્ષ થઈ ગયું ને. હવે મુખ્યમંત્રીની સામે તમે બેઠા હો, વિશિષ્ટ વ્યક્તિની સાથે બેઠા હો, અબ્દુલ કલામ જેવા કોઈ પ્રબુદ્ધ માણસ સાથે સામે બેઠા હો, તો તમે ફોનમાં જેમ તેમ વાતો કરશો, ગપ્પા મારશો, એકબીજા સાથે તાળીઓ લેશો, હા હા ની કેમ કરશો, એવું કરશો, ગપ્પા મારશો, અથવા તો તમે શું ટુવાલ પહેરીને મળવા જશો. ત્યારે ઘણા એવા નંગ તો ન કહેવાય, રતન ટુવાલ પહેરીને પૂજા કરતા હોય, કેવું લાગે? તમે એક સામાન્ય માણસની સામે પણ તમે ટુવાલ બેસીને પહેરીને મહેમાનની સામે ઘરે નથી બેસતા, તો અમે મને ક્યાં માન્યું કે સામે ભગવાન બેઠા છે? અડધા પરધા વસ્ત્ર પહેરીને કેમ બેસી શકાય, વિચારો. જેને એ પૂજાના વસ્ત્રોમાં કચાશ હોય પહેરવામાં, તો સમજવાનું માન્યા જ નથી ભગવાન સામે બેઠા છે. કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ આવે, આપણે આ છોકરાઓ તો અહીં કોણ અમદાવાદમાં એને ઓળખે છે, ગામડેથી ભણવા આવ્યા છે, પણ આપણે તમે જોયો અને કયો કે ભાઈ તમે સામે પેલું પોસ્ટબોક્સ પડ્યું છે ને એમાં પત્ર ડ્રોપ કરી આવો, તોય શર્ટ પહેરશે, વાળ હરખા કરશે. હવે ત્યાં કોઈ એની સગાઈ માટે ઊભું છે કોઈ કે જોઈને નક્કી કરે મૃત્યુ કેવો છે? પણ એને ખબર છે કે કોઈ મને જોશે. તો ભગવાન સામે બેઠો હોય તો એલફેલ કેમ બેસાય? પૂજાના વસ્ત્રો બદલી જાય, હાવ એટલે શરીરની ડિસિપ્લિન, શિસ્ત બદલાઈ જાય તો સમજવાનું કે ભગવાન પ્રગટ માન્યા છે. તરત આમ આવી જાય, આખી રીત બદલી જાય. ગોંડલમાં દાસી જીવણ થયા, એનું મૂળ નામ તો જીવણદાસ, હરિજન હતા, પણ ભગવાનના ખરા કૃષ્ણના ભક્ત, ભજન એવા ગાય. આજે પણ દાસી જીવણના ભજન બહુ જ ગવાતા હોય છે, સરસ લખ્યા છે. કૃષ્ણ ભક્તિ સાક્ષાત્કારી પુરુષ, સખી ભક્તિ નરસિંહ મહેતાની જેવી. રાત્રે ભજનો થાય, ગોંડલના મહારાણીને ભજન પ્રિય, એટલે વળી કાંઈ એવું હશે તો ભજનમાં આવે. હવે એક બે દિવસ આમ મહારાણી આવ્યા ને, પછી એણે ભજનની શરૂઆતમાં આવીને બેઠા અને દાસી જીવણને પ્રશ્ન કર્યો કે ભક્તરાજ, મારે પૂછવું છે. પૂછો. તો કે આમ તમે સ્વાભાવિક રીતે દિવસે તમને જોઈએ કે ભજન પહેલાં તમને જોઈએ તો તમારા વસ્ત્રો સાદા, કંઈ પહેલું નહીં, બધું એમનું સાવ પહેલું હોય, પણ તમે ભજન કરવા બેસો છો ત્યારે આટલા બધા આમ સજી ધજીને કેમ આવો છો? આમ તમે સરખી મજાની પાઘડી બાંધો, આમ વસ્ત્ર બદલી નાખો, સરસ થઈ જાય, નાહી ધોઈને આમ થઈને તમે રામસાગર હોય એને પટકા બાંધો, એને શણગાર કરો, આમ તમે આખા બદલાઈ જાઓ છો, આમ એકદમ ઠાઠથી આવો છો અને ભજનમાં બેસો છો, તો ત્યારે સાદગી કેમ મૂકી દો છો? દાસી જીવણ કે મહારાણીજી, તમે અહીંયા આવો છો શાના માટે? તો કે હું તો ભજન સાંભળવા આવું છું. બરાબર છે. તો તમે આવા બધા સારા વસ્ત્રો, સોનાના ઘરેણા ને એ બધું પહેરીને શું કામ આવો છો? તમારે સામાન્ય સ્ત્રીની જેમ સાદા વસ્ત્રો આ પહેરીને ઘરેણું એકે ન પહેરવું જોઈએ, અને સાવ સાદી સાડીમાં, સાદી સાડીમાં આવીને વસ્ત્રોમાં બેસી અને આ ભજન સાંભળતા હોતો? એટલે મહારાણી શરમાઈ ગયા કે હું સાવ સાદી સાડીમાં ને કે આ અલંકારો વગર આમનામ અહીંયા આવીને બેસું પ્રજાની વચ્ચે, અહીંયા બધાની સામે, તો મારો ધણી ગોંડલનો મહારાજા છે એની આબરૂ જાય. ત્યારે દાસી જીવણે કહ્યું કે મહારાણી, તમને ખબર નથી, હું જ્યારે કૃષ્ણની આરાધ ઉપાડું છું ત્યારે ગોલોકાધિપતિ સાક્ષાત આવે છે, હું એની દાસી છું અને લગર વગર બેઠ્યો તો એની આબરૂ જાય. એટલે હું સજી ધજીને બેઠો, પછી એનું એમને વિસર્જન કરું, વિદાય આપું, પછી હું હું છું, પછી મારે કશું જરૂર નથી, પણ એની આબરૂને ખાતર એ રૂડો લાગવો જોઈએ. એની મોટા માણસના સેવકો પણ એવા વેલ ડ્રેસ્ડ હોવા જોઈએ ને. એક જ ક્રિયા છે, જો રજો વિચારો તો રજોગુણી લાગે, ભાવ જુઓ તો આખો જુદો દેખાય છે. એમાં આપણે જ્યારે પૂજામાં બેસીએ, ઘણાને બધા જ એના પોતાના શરીરને માટેની વસ્તુ આ તે બધું અફલાતું હોય, સુટકેસ આ તે, દરેક ચશ્મા, મોબાઈલ આ તે બધું તમે જુઓ, પણ એની તમે પ્રાતઃ પૂજા તમે જુઓ, પર્સનલ પેટી પૂજા, તો એને દર્શન કર્યા જેવા ના હોય. ચોળાઈ ગયેલા આસન હોય, ચોળાઈ ગયેલી ગૌમુખી હોય, એવું બધું બધું. રામાવતર વખતની ઓલી પેટ્રોમિક બતીના મેન્થલના બોક્સ આવતા, હજી ઘણાની પૂજામાં એ મેન્થલ આટલું ગામડે લઈ જાયેલા, એટલે જરા પ્રવાસમાં ઠીક રે, એક બે મૂર્તિ ને એક બે બાળોતિયા જેવું દુગડું. કેવું લાગે કટાઈ ગયેલું આવું બધું? અરે ભાઈ, તમે 200-250 રૂપિયાની સરસ મજાની આમ પૂજા રાખીને ચાકા દેવી રાખો, ધોઈને સફારે ઠાકોરજી બેસવાનો છે. અને હું તો તમને એ સલાહ દઉં કે આપણા આટલા નાનકડા વસ્ત્રમાં આપણી વ્યવસ્થા છે આટલી, પણ એટલામાં ઠાકોરજી સંતોષ ભક્તો સાથે આવીને બિરાજતા આપણી પૂજામાં, તો એ મનથી ગાદી તક્યા, રોજે નવા નવા રંગના બિછાવી દેવાય, સેકન્ડના વિધિના સેકન્ડ એ સરસ, અને પછી ઠાકોરજી બેસે ગાદી તક્યા ઉભો, રામ બેસે હાથ રાખી અને સંતો બેસે ને એમ પૂજા થાય. અને ધરાવો સાકરની ગાંગડી કે ભલે થોડું ઘણું ધરાવો, પણ રોજ મેવા મીઠાઈ ઠાકોરજી જમે છે એમ એમ લાડ લડાવીને. ભાવ હોય તો થાય, તમે રોજ તમારા ઘરે મહેમાન આવતો તો હું સાકરની ગાંગડી દેખાડીને કાઢી મૂકો, લઈ લ્યો આમાંથી કણીકો. ગણાય તો પૂજા મૂર્તિ જાજી રાખે ને ત્રણ સાકરની ગાંગડી મૂકે, હવે એમાં હનુમાનજી ગણપતિ બધા, એટલે સંતો બે ત્રણ વટા હોય મોટા સદગુરુ મહારાજ વખતના, બધા એકબીજા સામું જોવે, ભાઈ આમાં કોણ લેશે. આમાં ભૂલો સુધારવા જેવી છે. ખૂબ ભાવથી, પ્રત્યક્ષ ભાવથી આવી રીતે બધું થાય ત્યારે માનીએ કે પ્રગટ બેઠા છે. એ પ્રત્યક્ષ આપણે ઘેરે કોઈ આવે ને એને શું જોઈએ એ બધું શીખવાડ્યા વગર સમજાવવું જોઈએ. અને આમ પૂજા થાય તો એ કેમ ન આવે, એમ આપણો ભાવ જોઈને આવે. વારો વધાડવા કરતા હોય એની જેમ કરીએ તો કંઈ ના થાય. હવે ઘણા તો પૂજા કરતા હોય ને હવે પૂજા કર્યા વગર ચાની તલપ લાગી હોય પીવાય પીવી પડે, રસોડા બાજુ નજર હોય થઈ ગયો અથવા કે ચા થઈ, એ વળી કે હા થઈ ગઈ, લાવો લાવો, પૂજામાં ચાય આવે, શિક્ષાપત્રીથી ઠારે પાછું. કેવી પ્રગટ ભાવની પૂજા છે તમે જુઓ જ, કર ગૌમુખી ઝાપટ મારતો જાય આમાં. પૂજા છે, છોકરું ખોળામાં લઈને બેઠા હોય, ઠાકોરજી ધરાવી પેલા એ બે જણા હાકરના ગાંગડા હોય એ છોકરું ખાય. હા, છોકરું માંદું સાજું સાજું માંદું હોય, ઘરમાં કોઈ ન હોય તો એને સંભાળીએ, એ એક ભાવ છે. આપણે એવા કે જડ નથી કે ભાઈ છોકરું બાળક છે, માંદું હોય, ઘરમાં કોઈ સંભાળનારું ન હોય, તે રડતું હોય ને આપણે પૂજા કરીએ તો બેસાડીએ, હા બેસે એ ભલે બેસે, સાચવીએ. એ ભગવાનનું એક અનેરું રૂપ જુદું છે. પણ હવે મોહથી તમે પકડીને ખોળામાં બેસારો એ પૂજા નથી. પૂજા કરે ને મન હોય બીજે, તે પૂજા નહીં કરી જે, તો પૂજા કરી જ નથી. ને ઘણા તો પૂજા કરતા કરતા જાત જાતની સૂચનાઓ આપતા જાય, મોબાઈલ હોય, ફોન હોય, આ હોય તે હોય. એમાં જે આમ સાસુઓ હોય ને, વળી ચશ્મા આવી ગયા હોય, સુંદરકાંડ કે ગીતાજી કે વચનામત ત્રણેયને લઈએ ને આપણે, એ બધા વાંચતા હોય આમ દાંડલી રાખીને આમ વાંચતા, નામ રસોડામાં જોઈ રાખ. પૂજા કરે વહુ ઉપર આમ ધ્યાન હોય એને, જરા કઈક પડે આખડે ને હોય વહુ શું આદર્યું છે, આ બધું તમારા બાપને ત્યાં જ લાયા છો. ભગવાનને થાય મને કે છે કે કોને કે છે. પ્રત્યક્ષ ભાવ હોય તો આ થાય, ભગવાન બેઠા છે, ગમે એટલું ઊંધું ચતું થઈ જાય તો શું મહિમા છે. રાજકોટના કડિયા માવજી મિસ્ત્રી, બહુ ગરીબ, એ તો ઇન શોર્ટ કહું છું, મૂળ વાત બીજી છે. ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડ્યા, સ્વામી કેમ કરવું, લે દારિદ્ર છે તો હા જા ડાળિયા લઈ આવી થોડા. માવજી મિસ્ત્રી ડાળિયા લઈ આવ્યા, સ્વામી એ ડાળિયાનો ભૂકો કરાયો ખાંડી. બપોરે સંતોની પંક્તિ પડી, બધાને ઠાકોરજીને ધરાવીને ચપટી ચપટી સંતોને આપી દીધા ને ગુણાતીતાનંદ સ્વામી તાળી પાડીને કીધું બધા જમી જાયજો, આ આ ડાળિયા નથી, આ માવજી કડિયાનું દારિદ્ર જમવાનું છે, જમી જાઓ બધા. જમાડી દીધા, પોતે જમ્યા થોડો ડાળિયા. માવજીને કીધું જા માવજી કરાંચી વિયો જાય. અરે અરે કરાંચી કેમ જવાય, કાવડિયા જોઈને માંડ માંડ ડાળિયાનો વેત પીડ્યો, એમાં કરાંચીને ક્યાંથી થાય. જાને મહારાજ ભેળા છે, અમારા આશીર્વાદ છે, જા. એ પછી લાંબી વાત ક્યારેક કરીશું, પણ કરાંચી ગયા. કડિયા તારે બાંધકામનું કામ મળ્યું, વધારે મળતું ગયું. એમાં એક મુસલમાનની સાથે આ કન્સ્ટ્રક્શનનું શરૂ કર્યું. માવા મૂસાની કંપની સ્થાપી કરાંચીમાં, માવા મૂસાની લાખો કમાયા એ વખતે. પછી તો જુનાગઢ દેશમાં રાજકોટમાં ખૂબ મોટા બધા બબે આચાર્યોને બે દેશમાંથી બોલાવીને ખૂબ મોટા ઉત્સવ સમયાવોને ખૂબ સેવા કરી. પણ ભક્તરાજ હવે જોવાની વાત છે, ભગવાન પૂજામાં બેઠા છે ભાઈ, તો મોટા મોટા કામ રાખતા હોય તો કરાંચી રહેવાનું, ત્યાંથી કંઈક પ્રદેશ જવાનું છે, રાત્રે સ્ટીમર ઉપડે માવજીભાઈ એમાં બેઠા, આખી રાત સ્ટીમર ચાલી ગઈ. સવાર પડવાનું થયું ત્યારે એક વચ્ચે કોઈ બંદર આવ્યું ત્યાં સ્ટીમર ઊભી રહી. એટલે માવજીભાઈને એમ થઈ ગયું કે આ સમય મળી ગયો છે તો હું નાહી ધોઈ ને બરાબર પૂજા કરી લઉં. એટલે નાહી ધોઈ અને બંદર ઉપર જગ્યા હશે એક બાજુ બેસીને પૂજા પાથરી અને તિલક ચાંદલો કરીને માનસી પૂજા કરીને ઠાકોરજીનું શ્રીજી ભગવાન સ્વામિનારાયણ આવાહન કર્યું, મહારાજ બિરાજ્યા. અને મહારાજનું માનસીમાં કરે એમ પૂજન ચાંદલો કર્યો, સરસ મજાના ગુલાબના મોગરાના પુષ્પનો હાર આમ ધરાવ્યો, ભાવથી આમ જોતા જાય, મહારાજના મનોમન હાર ધરાવતા જાય, મહારાજને ચાંદલો કરતા જાય, સાથે સંતો ભક્તોનું પૂજન. એ જ વખતે ઓલી સ્ટીમરની વિસલ વાગી. હવે શું કરવું? અહીંયા ખબર પડે, પણ માવજીભાઈ કે ભલે વાગી, મહારાજ આવ્યા છે, પ્રભુ આવ્યો છે, હું પૂજા કરું છું, આમ કેમ એને છોડીને જવાય? કરતા જ રહ્યા પૂજા. અને સ્ટીમર બીજી વેસલ મારીને ઉપડી ગઈ. હવે જાય ક્યાં એ જમાને? થોડું કઈ બીજી સગવડતાઓ છે, સ્ટીમર ઉપડી ગઈ. અને માવજી મિસ્ત્રી એમ જ મહારાજનું પૂજન કર્યું, માળા કરી, દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા, મહારાજને સરસ મજાનું ભોજન કરાવ્યું. હવે એ તો પૂજામાં લીન થઈ ગયા. હૈયું હાથરે ભલે જાય, જવા દે. આ આ માયના કહેવાય પ્રગટી. આ સામે બેઠા છે ને હું કેમ રીતે કહું? એ મારા જેવું ભાગો એમ કહું? કરતા જ રહ્યા જેવી એની મરજી, સામે બેઠા છે. હવે સ્ટીમર તો ઉપડી ગઈ, દૂર દૂર દૂર નીકળી ગઈ. ત્યાં પછી એમાં વળાંક આવ્યો, આમ વળવાનું સ્ટીમરને થયું તો કેપ્ટન હતો ને કપ્તાન, એને આમ જોયું કે માળો આટલા વહેલી સવારમાં બંદર ઉપર તો આવા વસ્ત્રોમાં કોણ હોય? આપણો યાત્રિક તો કોઈ નથી રહી ગયો ને, એ જ લાગે છે. પણ એકવાર ઉપડી ગયેલી બંદરથી સ્ટીમર પાછી આવે નહીં. અને આવું થયું હોય કે કોઈ રહી ગયો છે તો ખીજમાં ને ખીજમાં કોઈ એને ધ્યાન ન આપે, અને ઉપડેલી સ્ટીમર પાછી તો આવે નહીં. ઉપડી ગયેલું પ્લેન કઈ એક પેસેન્જર માટે પાછું આવે? ડોર બંધ થઈ ગયા પછી ખુલે નહીં. પણ પેલા કપ્તાનમાં ભગવાન બેસે ને, તો કપ્તાનને એમ થયું કે છે આપણો યાત્રિક પૂજા કરતો હશે આવા વસ્ત્રોમાં, આપણે એને મૂકીને ચાલ્યું જવું ઠીક નહીં. સ્ટીમર પાછી વળી અને ત્યાં આવીને પહોંચીને ઊભી રહી ત્યાં ભગતને આરામથી પૂજા થઈ ગઈ. એ બધું વિસર્જન કરી પૂજા લઈને સ્ટીમરમાં ચડી ગયા, સ્ટીમર હાલી ગઈ. કેવા ભગવાને કેવું એનું કામ કર્યું! અને પેલા એ કેવું એમ મહિમા જાળવો, મહારાજ સામે બેઠા છે ભગવાન. હવે હમણાં આપણે જોયું એમ, હવે થોડી વાતમાં એ સાસુ વહુનું હાલી રાખતું હોય ક્યાં પ્રગટ પાવ? એવડો મોટો કોઈનો બિઝનેસ હોય ગમે તે હોય, પણ પૂજામાં બિઝનેસ ચાલતો હોય તો ભગવાન સામે બેઠા છે. આપણે ઓલી વાત તો સાંભળી જ છે ને કે શિવલાલભાઈએ ખાલી વ્યવહારનું એટલું જ કીધું, ધ્યાનાનંદ સ્વામી ને સાંખ્યાનંદ સ્વામી બોટાદ આવેલા તો શિવલાલભાઈ પૂજા કરે, મહારાજ પ્રગટ આવે, તો બે સંતો આવીને પૂજામાં બેસે, દર્શન કરે. એકવાર એના કામદારે પૂછ્યું કે આ માલ આવે છે તો ક્યાં ગોડાઉનમાં ઉતારવો છે? ખાલી એટલું જ કીધું, ફલાણા ગોડાઉનમાં ઉતારજો. બે સંતો ઉઠીને વી આવી ગયા. પૂજા કર્યા પછી શિવલાલભાઈ પૂછ્યું કે કેમ આજ સંતો છેક સુધી બેઠા નહીં? તો તું રૂડો રૂપાળો છો, વાણિયાનો દીકરો છો, લાખોપતિ છું, એટલે તારી પૂજામાં બેસીએ છે? એટલે તું પૂજા કરે છે ત્યારે સજાનંદ સ્વામી સાક્ષાત આવીને બેસે છે, એટલે અમે દર્શન કરવા માટે આવીએ છીએ, પણ આજે ત્યાં થોડી વ્યવહારની વાત કરી ઉઠીને વી આવી ગયા, પછી ત્યાં બેસીને અમારે શું કરવું છું? બહુ મોટી વાત છે. હોય જરૂરી આપણે એવું નથી કંઈ, પણ એમાં કઈ રીતે વિવેક, એ બધું સમજવા જેવું છે. ઘણીવાર આપણે બોલવું પડે, એવું ખરે ન બોલવું ન એવું નહીં, એ તો ભગવાને સમજતા હોય ક્યારે કેમ બોલવું, શું બોલવું, ન બોલવું. પણ ચાલી જતું હોય તો જરૂરી નથી. પણ આ માવજીભાઈને તો નહોતું ચાલે એવું, છતાં પણ એને મનમાં કેવા વિચારોથી પકડ્યું છે, ગજબ છે ને. બાકી મેં અમને નજરે જોયેલું, આપણે સ્પેશિયલ ટ્રેનમાં હું હતો ને છઠ્ઠી, કેમ શાસ્ત્રીજી મહારાજ સાથે, તો એક જગ્યાએ ટ્રેન ઊભી રહી એટલે મોટે ભાગે બધા ટ્રેનની અંદર જ પૂજા કરતા, એટલે ગમે ત્યારે ઉપડે વાંધો જ નહીં. પણ હવે અમુકને પાછો પવન જોઈએ ને આમ જોઈએ ને ખુલ્લું જોઈએ ને એવા બધા શોખીન હોય ને, તો એ વળી આમ હું બારીએ પૂજા કરી દઉં, મેલો મારે વહેલું હોય ગુરુની સેવામાં રહેવાનું હોય એટલે વહેલો, પછી હું બારીએ બેઠો હતો, એક જણો આમ બેઠો હતો પૂજા કરીને. મેં કીધા ટાઈમ હવે એટલો નથી કે આ બેઠો છે ને પૂરું થાય, પણ મેં કીધું ઘણા પૂજા બહુ ઝડપી હોય એટલે કદાચ થઈ જાય. હવે એ બેઠો ને આવાહન કર્યું ત્યાં જ ગાડીનું પેલું શું કહેવાય, સીટી વાગી, વિસલ વાગી, અને ઘડીક વાર તો બેઠો રહ્યો, પણ પછી બીજી વાગી ને ત્યાં પછી ધીરજ ન રહ્યો એટલે કોથળો પાથરીને બેઠો હતો. સમજાઈ ગયું ને, કોથળાના ચારે છેડા પકડી ઠાકોરજી ખોંધે શું હા શું મને દાંત આવ્યા છે, ઠાકોરજી ગોથા ખાઈ ગયા અંદર બધા, ભૂકંપ થઈ ગયો એવું થઈ ગયું. પ્રગટ જાણે ભગવાન બેઠા છે એવા ભાવથી પૂજા કરે તો સમ્યક પૂજા કરી કહેવાય. બાકી પહેલી વાત આપણે સાંભળી છે બહુ વાર, કે એક જણો શાલિગ્રામની પૂજા કરતો હતો, એના ઘરના હતા, પાણી ભરવા ગયા હતા અને કોઈ હાજર નહોતું, અને કૂતરું આવ્યું અને રસોડામાં ગયું. હવે રોટલી બનાવેલી અને એ કૂતરું ઉપાડી જાય તો ઉપાધી થાય ને, અને સમય નહોતો કે હડકારો કરી શકાય, શાલિગ્રામને લઈને કૂતરાને વળગાડ્યા. બોલો એને શું માન્યું હશે, શાલિગ્રામ લઈને ફેરવીને કૂતરાને માર્યા હતા, કૂતરાને વાગીય ગયું, બાંકારો મારીને કૂતરું ભાગી ગયું. પછી આ ઊભો થયો, શાલિગ્રામને ખંખેર્યા લીધા અને બોલ્યો, 12 વર્ષ સેવા કરી કામમાં જ આવ્યા. એને તો શું માન્યું હશે ભગવાન, કેટલાય વખતથી પૂજા કરતા છે છતાં આવું કર્યું તો શું હશે એમ. પછી કબીરને લખવું પડે કે નહીં, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. આમ આમાં મળે હરી, એને પથ્થર જ માન્યો ને, નહીતર એમ કૂતરાને કેમ મરાય. ને પ્રગટ ભાવ એટલે પ્રત્યક્ષ માને, વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે આપણા હાવભાવ ફરી જાય. હાવ એટલે શરીર, એની સ્થિતિ બદલાઈ જાય. ભાવ એટલે મનના ભાવ બદલાય જાય. પ્રત્યક્ષ શ્રીજી આવ્યા છે, મનના ભાવ બદલાય જાય.